श्री पद्म पुराण पातालखंड अध्याय 28। सीता ने निंदा करनार धोबी ना पूर्व जन्म नु वृतांत। वात्स्यायन जी ए पूछू, स्वामी जेमनी उत्तम कीर्ति संपूर्ण जगत ने पवित्र करनारी छे, तेज जानकी देवी ना प्रत्ये ते धोबी ए निंदा युक्त वचन केम कहिया? शेष जी ए कह्यू, मिथिला नामनी महापुरी में महाराज जनक राज्य करता हता, तेमनु नाम हतु शिरध्वज। एक वार तेवो यज्ञ माटे पृथ्वी खेड़ी रह्या हता, ते समय पहोळा मोढ़ावाळी सीता एटले के हळना जमीन में उतरवाथी बनेलो ऊंडो लीसोटो द्वारा एक सुंदर द्वारा एक कुमारी कन्यानो प्रादुर्भाव थयो। जे रति थी पण वधारे सुंदर हती, एनाथी राजा ने बहु प्रसन्नता थई अने तेमणे जगत ने मोहित करनारी शोभाथी संपन्न ते कन्यानु नाम सीता राखी दीधुं। परम सुंदरी सीता एक दिवस सखीओने साथे बगीचामां रमी रही हती, त्यां तेमने शुक पक्षीनुं एक जोड़ू देखायुं जे बहु मनोरम हतुं। ते बंने पक्षी एक पर्वतनी टोच पर बेसीने आ प्रमाणे बोली रह्या हता, पृथ्वी पर श्रीराम नामथी प्रसिद्ध एक बहु सुंदर राजा थशे, तेमनी महाराणी सीता नामे प्रसिद्ध थशे, श्री रामचंद्र जी बहु बुद्धिमान अने बलवान थशे, तथा समस्त राजाओं ने पोताना वशमां राखता रहीने सीतानी साथे 11,000 वर्षों सुधी राज्य करशे। धन्य छे ते जानकी देवी अने धन्य छे श्रीराम जे एक बीजाने प्राप्त थईने आ पृथ्वी पर आनंदपूर्वक विहार करशे। पोपटना जोड़ाने आ प्रमाणे वात करतु जोईने सीताए विचार्यू के आ बन्ने महाराज जीवननी मनोहर कथा कही रह्या छे, एमने पकड़ीने बधी वातो पूछू। आवो विचार करीने तेमणे पोतानी सखीओने कह्यू, आ पक्षीओनुं जोड़ू बहु सुंदर छे, तमे लोको चुपकीथी जईने तेने एने पकड़ी लावो। सखीओ ते पर्वत पर गई अने बन्ने सुंदर पक्षीओने पकड़ी लावी अने सीताने ते अर्पण करी दीधा। सीताए ते पक्षीओने कह्यू, तमे बन्ने बहु सुंदर छो, जो डरसो नहीं, जणावो तमे कोण छो ने क्यांथी आव्या छो, राम कोण छे अने सीता कोण छे, तमने तेमनी जानकारी कई रीते थई? आ बधी वातो तरत कहो, मारा तरफथी तमारे भय राखवो न जोईए। सीतानी आ प्रमाणे पूछवाथी बन्ने पक्षी बधी वातो कहेवा लाग्या। देवी वाल्मीकि नामे एक बहु मोटा महर्षि छे जे धर्मज्ञों में श्रेष्ठ गणाय छे, अमे बन्ने तेमना आश्रम में रहीए छीए। महर्षिए रामायण नामनो एक ग्रंथ बनाव्यो छे जे सदाए मनने प्रिय लागे छे। तेमणे शिष्योने ते रामायणनो अध्ययन कराव्यू छे तथा दररोज तेओ संपूर्ण प्राणीओना हितमां संलग्न रहीने ते रामायणना श्लोकोनुं चिंतन कर्या करे छे। रामायणनो ग्रंथ बहु मोटो छे, अमे ते पूरेपूरो सांभळ्यो छे। वारंवार तेनु गान अने पाठ सांभळवाथी अमने पण तेनो अभ्यास थई गयो छे। राम अने जानकी कोण छे ए बधुं अमे कहीए छीए तथा ए पण जणावीए छीए के श्रीरामनी साथे क्रीडा करनारी जानकीजी विशे शुं शुं वातो थवानी छे, तमे ध्यान आपीने सांभळो। महर्षि शृंग ऋषि महर्षि ऋष्य शृंग द्वारा करावेला पुत्रेष्टि यज्ञना प्रभावथी भगवान विष्णु राम लक्ष्मण भरत अने शत्रुघ्न आ चार शरीर धारण करीने प्रगट थशे। देवांगनाओ पण तेमनी उत्तम कथानो गान करशे। श्रीराम महर्षि विश्वामित्रनी साथे भाई लक्ष्मण सहित हाथमां धनुष्य लईने मिथिला पधारशे। ते समये त्यां एक एवा धनुष्यने जेने उपाड़ू बीजा माटे कठण छे जोईने तेओ तेने तोड़ी नाखशे अने अत्यंत मनोहर रूपवाळी जनक किशोरी सीताने पोतानी धर्मपत्नी रूपे ग्रहण करशे। पछी तेमनी साथे श्री रामचंद्रजी पोताना विशाळ साम्राज्यनुं पालन करशे। आ तथा बीजी पण घणी वातो त्यां रहेता अमारा सांभळवामां आवी छे। सुंदरी हवे तमने बधुं बतावी दीधुं, हवे अमे जवा इच्छीए छीए, अमने छोड़ी दो। कानोने अत्यंत मधुर लागनारी पक्षीओनी आ वातो सांभळीने सीताए ते वातोने मनमां धारण करी लीधी अने फरी ते बंने पक्षीओने आ प्रमाणे पूछ्युं, राम क्यां थशे, कोना पुत्र छे अने कई रीते ते वरराजाना वेशमां आवीने जानकीजीने ग्रहण करशे? તથા મનુષ્ય અવતારમાં તેમનો શ્રી વિગ્રહ કેવો હશે? તેમના પ્રશ્નથી સુકી મનમાં જાણી ગઈ કે આ જ સીતા છે. તેમને ઓળખીને તે સામે આવીને તેમના ચરણોમાં પડી ગઈ અને બોલી, શ્રી રામચંદ્રજીનું મુખ કમળની કળી જેવું સુંદર હશે, નેત્ર મોટા મોટા તથા ખીલેલા કમળપત્રની શોભાને ધારણ કરનારા હશે, નાસિકા ઊંચી પાતળી અને મનોહારિણી હશે. બંને ભ્રુકુટીઓ સુંદર રીતે પરસ્પર મળેલા હોવાના કારણે મનોહર પ્રતીત હશે. ભુજાઓ ઘૂંટણ સુધી લાંબી અને મનને લોભાવનારી હશે. ગળું શંખ જેવું સુશોભિત અને નાનું હશે. વૃક્ષ સ્થળ ઉત્તમ પહોળું અને શોભા સંપન્ન હશે. તેમાં શ્રી વત્સનું ચિહ્ન હશે. સુંદર જાંગો અને કટીભાગની શોભાથી યુક્ત તેમના બંને ઘૂંટણો અત્યંત નિર્મળ હશે. જેની ભક્તો આરાધના કરશે શ્રી રઘુનાથજીના ચરણાર વિંદ પર પરમ સુંદર હશે. શ્રી રઘુનાથજીના ચરણાર વિંદ પણ પરમ સુંદર હશે અને સમસ્ત ભક્તજનો એમની સેવામાં સદા સંલગ્ન રહેશે. શ્રી રામચંદ્રજી આવું જ મનોહર રૂપ ધારણ કરવાના છે. હું તમને શું વર્ણન કરી શકું? જેમના સો મુખ છે તે પણ તેમના ગુણોનું વર્ણન કરી શકતા નથી. પછી અમારા જેવા પક્ષીની સિંહ વિશાદ પરમ સુંદર રૂપ ધારણ કરનારી લાવણ્યમયી લક્ષ્મી પણ જેમની ઝાંખી કરીને મોહિત થઈ ગઈ. તેમને જોઈને પૃથ્વી પર બીજી કઈ સ્ત્રી છે જે મોહિત ન થાય? તેમનું બળ અને પરાક્રમ મહાન છે. તેઓ અત્યંત મોહક રૂપ ધારણ કરવા વાળા છે. હું શ્રીરામનું ક્યાં સુધી વર્ણન કરું? તેઓ સર્વ પ્રકારના ઐશ્વર્યમય ગુણોથી યુક્ત છે. પરમ મનોહર રૂપ ધારણ કરનારી તે જાનકી દેવી ધન્ય છે, જે શ્રી રઘુનાથજીની સાથે હજારો વર્ષો સુધી પ્રસન્નતાપૂર્વક વિહાર કરશે. પરંતુ સુંદરી, તમે કોણ છો? તમારું નામ શું છે? જે આટલી ચતુરાઈ અને આદર સાથે શ્રી રામચંદ્રજીના ગુણોનું કીર્તન સાંભળવા માટે પ્રશ્ન પૂછી રહી છો. પક્ષીઓની આ વાત સાંભળીને જનકકુમારી પોતાના જન્મની લલિત અને મનોહર ચર્ચા કરતી રહીને બોલી, જેને તમે લોકો જાનકી કહી રહ્યા છો તે જનકની પુત્રી હું જ છું. મારા મનને આકર્ષિત કરનારા શ્રીરામ જ્યારે અહીં આવીને મારો સ્વીકાર કરશે ત્યારે હું તમને બંનેને છોડીશ, એ સિવાય નહીં. કેમ કે તમે પોતાના વચનોથી મારા મનમાં લોભ ઉત્પન્ન કરી દીધો છે. હવે તમે ઈચ્છા અનુસાર રમત કરતા રહીને મારા ઘરમાં સુખેથી રહો અને મીઠા મીઠા પદાર્થો જમો. આ સાંભળીને સુકીએ જાનકીને કહ્યું, સાધ્વી, અમે વનના પક્ષી છીએ, વૃક્ષો પર રહીએ છીએ અને સર્વત્ર વિચર્યા કરીએ છીએ. અમને તમારા ઘરમાં સુખ નહીં મળે. હું ગર્ભિણી છું, પોતાના સ્થાન પર જઈને બચ્ચા પેદા કરીશ, ત્યાર પછી તમારી પાસે આવી જઈશ. તેના આવું કહેવા છતાં પણ સીતાએ તેમને ન છોડ્યા. ત્યારે તેના પતિએ વિનીત વાણીમાં ઉત્સાહિત થઈને કહ્યું, સીતા, મારી પત્નીને છોડી દો, એને શા માટે રાખવાનો આગ્રહ કરો છો? શોભાને, એ ગર્ભિણી છે, સદા મારા મનમાં વસેલી રહે છે. જ્યારે આ બચ્ચાને જન્મ આપી દેશે ત્યારે તેને લઈને તમારી પાસે આવી જઈશ. પોપટના પ્રમાણે કહેવાથી જાનકીએ કહ્યું, મહામતી, તમે આરામથી જઈ શકો છો, પરંતુ તમારી આ પત્ની મારું પ્રિય કરનારી છે. હું તેને મારી પાસે બહુ સુખથી રાખીશ. આ સાંભળીને પક્ષી દુઃખી થઈ ગયું. તેણે દયાયુક્ત વાણીમાં કહ્યું, યોગી લોકો જે વાત કહે છે તે સાચી જ છે. કોઈને કાંઈ ન કહેવું, મૌન થઈને રહેવું, અન્યથા ઉન્મત્ત પ્રાણી પોતાના વચનરૂપી દોષના કારણે જ બંધનમાં પડે છે. જો અમે આ પર્વત પર બેસીને વાર્તાલાપ કર્યો ન હોત તો અમારા માટે આ બંધન કઈ રીતે પ્રાપ્ત થાત? તેથી મૌન રહેવું જોઈએ. આટલું કહીને પક્ષી ફરી બોલ્યું, સુંદરી, હું મારી આ ભાર્યા વિના જીવિત નહીં રહી શકું, તેથી આને છોડી દો. સીતા, તમે બહુ સારા છો, મારી પ્રાર્થના માની લો. આ પ્રમાણે વિવિધ પ્રકારની વાતો કહીને તેણે સમજાવ્યા, પરંતુ સીતાએ તેની પત્નીને ન છોડી. ત્યારે તેની પત્નીએ ક્રોધ અને દુઃખથી વ્યથિત થઈને જાનકીને શ્રાપ આપ્યો, અરી, જે રીતે તું મને આ સમયે પોતાના પતિથી અલગ કરી રહી છે તે જ પ્રમાણે તારે પણ ગર્ભવતી અવસ્થામાં શ્રીરામથી અલગ થવું પડશે. આમ કહીને પતિના વિયોગના શોકથી તેના પ્રાણ નીકળી ગયા. તેણે શ્રીરામચંદ્રજીનું સ્મરણ તથા વારંવાર ના રામ નામનું ઉચ્ચારણ કરીને પ્રાણ ત્યાગ કર્યા હતા. તેથી તેને લઈ જવાને માટે એક સુંદર વિમાન આવ્યું અને તે પક્ષીણી તેમાં બેસીને ભગવાનના ધામમાં ચાલી ગઈ. ભાર્યાનું મૃત્યુ થઈ ગયા પછી શોકાતુર થઈને પક્ષી શોકાતુર થઈને બોલ્યો, હું અયોધ્યામાં જન્મ લઈશ તથા મારા જ વાક્યથી ઉદ્વેગમાં પડીને આને પતિના વિયોગનું ભારે દુઃખ સહેવું પડશે. આમ કહીને તે ચાલ્યો ગયો. ક્રોધ અને સીતાજીનું અપમાન કરવાના કારણે તેનો જન્મ ધોબીની યોનિમાં થયો. જે મોટા લોકોની બુરાઈ કરીને ક્રોધપૂર્વક પોતાના પ્રાણોનો ત્યાગ કરે છે તે દ્વિજોમાં શ્રેષ્ઠ કેમ ન હોય, મર્યા પછી નીચ યોનિમાં ઉત્પન્ન થાય છે. આવું જ આ પોપટના માટે પણ થયું. તે ધોબીના કથનથી જ સીતાજી નિંદિત થયા અને તેમને પતિથી અલગ થવું પડ્યું. ધોબીના રૂપે ઉત્પન્ન થયેલા તે પોપટનો શ્રાપ જ સીતાનો પતિ વિયોગ કરાવવામાં કારણ થયો અને તેના કારણે વનમાં ગયા. વિપ્રવર, વિદેહ નંદીની સીતાના સંબંધમાં તમે જે વાત પૂછી હતી તે મેં કહી દીધી. હવે ફરી આગળનો વૃતાંત કહું છું, સાંભળો. અધ્યાય 28 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.